पद्म पुराण सृष्टिखंड अध्याय पांचमो सती नो देह त्याग ने दक्ष यज्ञ विध्वंस। भीष्मजीए पूछू, हे ब्रह्मन, दक्ष कन्या सती तो बहु शुभ लक्षण हता, तेमणे पोताना शरीर नो त्याग केम करियो, तथा भगवान रुद्रे क्या कारणे दक्षना यज्ञ नो विध्वंस करियो? पुलस्त्यजीए कह्यु, हे भीष्म, प्राचीन कालनी वात छे, दक्षे गंगाद्वार एटले के हरिद्वार में यज्ञ कर्यो, तेमा देवता पितर महर्षि बधा बहु प्रसन्नता साथे पधार्या। इंद्र सहित देवता नाग यक्ष गरुड़ लताओ औषधियों कश्यप भगवान अत्रि हूँ पुलह क्रतु प्राचेतस अंगिरा तथा महातपस्वी वशिष्ठ पण उपस्थित थया। त्या बधी बाजू थी बराबर वेदी बनावीने तेनी उपर चातुर्होत्रनी स्थापना थी। चातुर्होत्र कहता होता अर्धवायु उद्गाता ने ब्रह्मा आचार्य द्वारा संपन्न थनारा यज्ञ ने चातुर्होत्र कहे छे। ते यज्ञ में महर्षि वशिष्ठ होता अंगिरा अध्वर्यु बृहस्पति उद्गाता तथा नारद जी ब्रह्मा थया। जारे यज्ञ कर्मनो आरंभ थयो अने अग्नि में हवन थवा लाग्यो त्यां सुधी देवताओं आववानो क्रम चालू रह्यो। स्थावर अने जंगम बधी प्रकारना प्राणी त्यां उपस्थित हता। तेज समय ब्रह्माजी पोताना पुत्रों साथे आवीने यज्ञना सभासद तथा यभासद यज्ञना सभासद थया तथा साक्षात भगवान श्री विष्णु पण यज्ञनी रक्षाने माटे त्यां पधार्या। आठे वसु बारे आदित्य बन्ने अश्विनी कुमार 49 मरुदगण तथा 14 मनु पण त्यां आव्या हता। आ प्रमाणे यज्ञ थवा लाग्यो। अग्निमां आहुतिओ पड़वा लागी। त्यां भक्ष्य भोज्य सामग्रीओनो बहु मोटो ठाट ठठारो हतो। ऐश्वर्यनी पराकाष्ठा देखाती हती। चारे बाजूथी 10 योजन भूमि यज्ञना समारोहथी पूर्ण हती। त्यां एक विशाळ वेदी बनाववामां आवी हती ज्यां बधा लोको एकत्रित हता। शुभ लक्षणा सतीए बधा आयोजनों ने जोया ने यज्ञ में आवेला इंद्र वगैरह बधा देवताओं ने पण जोया। त्यार पछी तेओ पोताना पिता ने विनयपूर्वक बोलिया। सतीए कह्युं, हे पिताजी, तमारा यज्ञ में संपूर्ण देवता ने ऋषिओ पधार्या छे। देवराज पोताना धर्मपत्नी सचिनी साथे ऐरावत पर चढ़ीने आव्या छे। पापीओनुं दमन करवावाळा तथा धर्मात्माओना रक्षक यमराज पण धुमोरणाने साथे देखाय छे। जल जंतुना स्वामी वरुणदेव पोतानी पत्नी गौरीनी साथे आ यज्ञ मंडपमां सुशोभित छे। यज्ञोना राजा कुबेर पण पत्नी साथे आव्या छे। देवताओना मुख्य स्वरूप अग्निदेवे पण यज्ञ मंडपमां पर्दापण कर्युं छे। वायुदेव पोताना 49 गणों साथे अने लोकपावन सूर्यदेव पोताना पत्नी संगना साथे अहीं पधार्या छे। महायशस्वी चंद्रमा पण पत्नी साथे आव्या छे। आठ वसु अने बन्ने अश्विनी कुमारो पण उपस्थित छे। आ बधा उपरांत वृक्ष वनस्पति गंधर्व अप्सराओ विद्याधरो भूतोना समुदायो वेताल यक्ष राक्षस भयंकर कर्म करनारा पिशाच तथा अन्य अन्य प्राणधारी जीवो पण अहीं उपस्थित छे। भगवान कश्यप शिष्यों साथे वशिष्ठजी पुलत्स्य पुलह सनकादि महर्षि तथा भूमंडलना समस्त राजा अहीं पधार्या छे। वधारे शुं कहूं, ब्रह्माजीनी बनावेली संपूर्ण सृष्टि अहीं आवी पहुंची छे। आ मारी बहनो छे, आ भाणेजो छे अने आ बनेवियो छे। ए बधा ज पोतानी स्त्री पुत्र ने बांधवोनी अने बांधवनी साथे अहीं उपस्थित देखाय छे। तमे दान मान वगैरे द्वारा ए बधानो सत्कार कर्यो छे। मात्र मारा पति भगवान शंकर ज आ यज्ञ मंडपमां पधार्या नथी। तेमना विना संपूर्ण आयोजन मने सूनू सूनू लागे छे। हूँ मानु छू के तमे मारा पति ने निमंत्रित कर्या नथी। अवश्य तमे तेमने भूली गया छो। आनु शू कारण छे, मने बधी वात कहो। पुलत्स्यजी कहे छे, प्रजापति दक्षे सतीना वचन सांभळ्या। सती तेमने प्राणोथी पण वधारे प्रिय हता। तेमने पतिना प्रेम में डूबेली परम सौभाग्यवती सती ने खोळा में बेसाड़ी लीधी अने गंभीर थईने कह्युं, हे बेटी, सांभळो, जे कारणे आजे तमारा पति ने निमंत्रित नथी कर्या તે બધું કહું છું. તેઓ પોતાના શરીર પર ભસ્મ ચોળે છે, ત્રિશુળ અને દંડ લઈને નાગા ફુગા સદા સ્મશાનમાં જ ફર્યા કરે છે, વ્યાઘ ચર્મ પહેરે છે અને હાથીનું ચામડું ઓઢે છે, કંઠમાં નરમુંડોની માળા અને હાથમાં ખટવાંગ આજ તેમના આભૂષણ છે. તેઓ નાગરાજ વાસુકીને યજ્ઞો પવિત્ર રૂપે ધારણ કરે છે અને આવા જ વેશમાં તેઓ સદા પૃથ્વી પર ભ્રમણ કરે છે. આ સિવાય બીજા પણ ઘણા ધૃણિત કાર્ય તમારા પતિ દેવતા કરે છે. આ બધી મારા માટે બહુ જ લજ્જાની વાત છે. ખરેખર આ બધા દેવતાની સાથે તેઓ આવા અભદ્ર વેશમાં કઈ રીતે બેસી શકે છે? જેવું તેમનું વસ્ત્ર છે તે પહેરીને તેઓ આ યજ્ઞમાં આવવા યોગ્ય નથી. બેટી, આ બધા દોષોના કારણે તથા લોક લજ્જાના ભયથી મેં તેમને નથી બોલાવ્યા. જ્યારે યજ્ઞ સમાપ્ત થઈ જશે ત્યારે હું તમારા પતિને લઈ આવીશ અને તેમની ત્રિલોકમાં સૌથી ચડિયાતી પૂજા કરીશ. તેથી એ માટે તમારે ખેદ કે શોક ન કરવો જોઈએ. હે ભીષ્મ, પ્રજાપતિ દક્ષના પ્રમાણે કહેવાથી સતીને બહુ દુઃખ થયું. તેમની આંખો ક્રોધથી લાલ થઈ ગઈ. તેઓને સર્વશ્રેષ્ઠ માનવામાં આવે છે. એ બધા પરમ બુદ્ધિમાન મહાદેવજીના જ આપેલા છે. ભગવાન શિવમાં જેટલા ગુણ છે તેને પૂર્ણપણે વર્ણન કરવામાં બ્રહ્માજીની વાણી પણ સમર્થ નથી. તેઓ સૌના ધાતા એટલે કે ધારણ કરનાર અને વિધાતા નિયામક છે. તેઓ જ દિશાઓના પાલક છે. ભગવાન રુદ્રની કૃપાથી જ ઇન્દ્રને સ્વર્ગનું આધિપત્ય પ્રાપ્ત થયું છે. જો રુદ્રમાં દેવત્વ છે, જો તેઓ સર્વત્ર વ્યાપક અને કલ્યાણ સ્વરૂપ છે, તો આ સત્યના પ્રભાવથી શંકરજી તમારા યજ્ઞનો વિધ્વંસ કરી નાખે. આટલું બોલીને સતી યોગસ્થ થઈ ગયા. તેમણે ધ્યાન લગાવ્યું અને પોતાના જ શરીરથી પ્રગટ અગ્નિ દ્વારા પોતાને ભસ્મ કરી દીધા. તે સમયે દેવતા અસુર નાગ ગંધર્વ અને ગુહ્યક આસું આસું કહેતા જ રહી ગયા. પરંતુ ક્રોધિત થયેલા સતીએ ગંગા તટે પોતાના દેહનો ત્યાગ કરી દીધો. ગંગાજીના પશ્ચિમ તટ પર તે સ્થાન આજે પણ શૌનક તીર્થ નામે પ્રસિદ્ધ છે. ભગવાન રુદ્રે જ્યારે આ સમાચાર સાંભળ્યા ત્યારે પોતાના પત્નીના મૃત્યુથી તેમને ભારે દુઃખ થયું અને તેમના મનમાં સમસ્ત દેવતાઓની સામે જ તે યજ્ઞને નષ્ટ કરી નાખવાનો વિચાર પેદા થયો. પછી તો તેમણે દક્ષના યજ્ઞનો વિનાશ કરવા માટે કરોડો ગણોને આજ્ઞા આપી. તેમનામાં વિનાયક, સંબંધી, ગ્રહ, ભૂત, પ્રેત તથા પિશાચ વગેરે હતા. યજ્ઞ મંડપમાં પહોંચીને તેમણે બધા દેવતાઓને પરાસ્ત કર્યા અને તેમને ભગાડી દઈને તે યજ્ઞનો વિધ્વંસ કરી નાખ્યો. યજ્ઞ નષ્ટ થઈ જવાથી દક્ષનો સંપૂર્ણ ઉત્સાહ ચાલ્યો ગયો. તે ઉદ્યોગ રહિત થઈને દેવાધિદેવ પિનાકધારી ભગવાન શિવની પાસે બીતા બીતા ગયા અને આ પ્રમાણે બોલ્યા. હે દેવ, હું તમારા પ્રભાવને જાણતો ન હતો. તમે દેવતાઓના પ્રભુ અને ઈશ્વર છો. આ જગતના અધીશ્વર પણ તમે જ છો. તમે બધા દેવતાઓને જીતી લીધા. હે મહેશ્વર, હવે મારા પર કૃપા કરો અને પોતાના બધા ગણોને પાછા વાળો. દક્ષ પ્રજાપતિએ ભગવાન શંકરના શરણમાં જઈને આ પ્રમાણે તેમની સ્તુતિ કરીને આરાધના કરી. ત્યારે ભગવાને કહ્યું, હે પ્રજાપતે, મેં તમને યજ્ઞનું સંપૂર્ણ ફળ આપી દીધું. તમે પોતાની સંપૂર્ણ કામનાઓની સિદ્ધિ માટે યજ્ઞનું શ્રેષ્ઠ ફળ પ્રાપ્ત કરશો. ભગવાનના પ્રમાણે કહેવાથી દક્ષે તેમને પ્રણામ કરી અને બધા ગણોની સામે જ તેઓ પોતાના નિવાસ સ્થાને ચાલ્યા ગયા. તે સમયે ભગવાન શિવ પોતાની પત્નીના વિયોગથી ગંગા દ્વારમાં જ જઈને રહેવા લાગ્યા. હાય મારી પ્રિયા, ક્યાં ચાલી ગઈ? આ પ્રમાણે કહીને સદા સતીનું ચિંતન કરતા હતા. ત્યાર પછી એક દિવસ દેવર્ષિ નારદ મહાદેવજી પાસે આવ્યા અને આ પ્રમાણે બોલ્યા. હે દેવેશ્વર, તમારા પત્ની સતીદેવી જે તમને પ્રાણો જેવા પ્રિય હતા, તેઓ દેહ ત્યાગ પછી હિમવાનની પુત્રી થઈને પ્રગટ થયા છે. મેનાના ગર્ભથી તેમનો આવિર્ભાવ થયો છે. તેઓ સંસારના તાત્વિક અર્થને જાણનારા હતા. તેમણે આ સમયે બીજું શરીર ધારણ કર્યું છે. નારદજીની વાત સાંભળીને મહાદેવજીએ ધ્યાનસ્થ થઈને જોયું કે સતી અવતાર લઈ ચૂક્યા છે. એનાથી તેમણે પોતાને કૃતકૃત્ય માન્યા અને સ્વસ્થચિત્ત થઈને રહેવા લાગ્યા. પછી જ્યારે પાર્વતી દેવી યુવનાવસ્થાને પ્રાપ્ત થયા ત્યારે શિવજીએ ફરી તેમની સાથે લગ્ન કર્યા. હે ભીષ્મ, પૂર્વ કાળમાં આ પ્રમાણે દક્ષનો યજ્ઞ નષ્ટ થયો હતો તેનું આ પ્રમાણે મેં તમારી સમક્ષ વર્ણન કર્યું. બોલો શ્રી રામચંદ્ર ભગવાન કી જય.